શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 12 પાતાલ કેતુનો વધ અને મદાલસા સાથે ઋતુધ્વજના લગ્ન. પિતાએ પૂછ્યું, પુત્રો, મહર્ષિ ગાલવની સાથે જઈને રાજકુમાર ઋતુધ્વજે ત્યાં જે જે કાર્ય કર્યું તે જણાવો. તમારી કથા બહુ અદ્ભુત છે. પુત્રોએ કહ્યું, મહર્ષિ ગાલવના રમણીય આશ્રમમાં રહીને રાજકુમાર ઋતુધ્વજે બ્રહ્મવાદી મુનિઓના સઘળા વિઘ્નો શાંત કરી દીધા. વીર કુવલાય અશ્વ ગાલવ આશ્રમમાં જ રહે છે એ વાતને તે દુષ્ટ દાનવ જાણતો ન હતો. તેથી સંધ્યોપાસનામાં વ્યસ્ત ગાલવ મુનિને સતાવવા માટે તે શુકરનું રૂપ લઈને આવ્યો. તેને જોતા જ મુનિના શિષ્યોએ હોબાળો મચાવ્યો. પછી તો રાજકુમાર તરત જ ઘોડા પર સવાર થઈને ધનુષ લઈને તેની પાછળ દોડ્યા. તેમણે ધનુષ્યને ખૂબ ખેંચીને એક ચમકતા અર્ધચંદ્રાકાર બાણનો તેમણે ઘા કર્યો. તેનાથી ઘાયલ થઈને તે પોતાના પ્રાણ બચાવવાની ધૂનમાં લાગ્યો અને વૃક્ષો તથા પર્વતોથી ઘેરાયેલી ઝાડીમાં ઘૂસી ગયો. તે ઘોડો પણ મનોવેગી હતો. તેણે બહુ વેગથી તે શુકરનો પીછો કર્યો. વારાહરૂપધારી દાનવ તીવ્ર વેગથી ભાગીને હજારો યોજન દૂર નીકળી ગયો અને એક જગ્યાએ પૃથ્વીમાં બોગદા જેવા દેખાતા ખાડામાં કૂદી પડ્યો. ત્યાર પછી તરત જ અશ્વ પર બેઠેલા રાજકુમાર પણ ઘોર અંધકારયુક્ત તે ખાડામાં કૂદી પડ્યા. ત્યાં ગયા પછી રાજકુમારને તે સુવર જોવા ન મળ્યું, પરંતુ તેમને પ્રકાશિત પાતાળલોકના દર્શન થયા. સામે જ ઇન્દ્રપુરી જેવું એક નગર હતું જેમાં સેંકડો સુવર્ણના મહેલો શોભી રહ્યા હતા. તે નગરની ચારે બાજુ સુંદર કિલ્લો હતો. રાજકુમારે તેમાં પ્રવેશ કર્યો, પરંતુ ત્યાં તેને કોઈ મનુષ્ય જોવા ન મળ્યું. તેઓ નગરમાં ફરવા લાગ્યા. ઘૂમતા ઘૂમતા તેમણે એક સ્ત્રીને જોઈ જે બહુ જ ઉતાવળમાં ક્યાંક જઈ રહી હતી. રાજકુમારે તેને પૂછ્યું, તું કોની કન્યા છે, ક્યાં કામ માટે જઈ રહી છે? આ સુંદરીએ કોઈ જવાબ ન આપ્યો. તે ચૂપચાપ એક મહેલની સીડીઓ પર ચડી ગઈ. ઋતુધ્વજે પણ ઘોડાને એક જગ્યાએ બાંધી દીધો અને તે સ્ત્રીની પાછળ પાછળ મહેલમાં પ્રવેશ કર્યો. તે સમયે તેમના નેત્ર આશ્ચર્યચકિત થઈ રહ્યા હતા. તેમના મનમાં કોઈ પ્રકારની શંકા ન હતી. મહેલમાં પહોંચીને તેમણે જોયું, એક વિશાળ પલંગ બિછાવેલો છે જે સંપૂર્ણ સોનાનો છે. તેના ઉપર એક સુંદર કન્યા બેઠી હતી જે કામના યુક્ત રતિ જેવી લાગતી હતી. ચંદ્રમા જેવું મુખ, સુંદર ભ્રુકુટી, પાકેલા ગીલોડા જેવા લાલ હોઠ, સ્ફૂર્તિલું શરીર અને નીલકમળ જેવા તેના નેત્ર હતા. તે સર્વાંગ સુંદરી રમણીને જોઈને રાજકુમારને લાગ્યું કે આ કોઈ રસાતળની દેવી છે. તે સુંદરીએ પણ મસ્તક પર કાળા વાંકુડિયા વાળથી સુશોભિત ઊંચી છાતી, ભરાવદાર ખભા અને વિશાળ ભુજાઓવાળા રાજકુમારને જોઈને સાક્ષાત કામદેવ જ સમજી તેમના આવતા જ તે એકદમ ઊભી થઈ ગઈ. પરંતુ તેનું મન પોતાના વશમાં ન રહ્યું. તે તરત જ લજ્જા, આશ્ચર્ય અને દીનતાને વશ થઈ ગઈ. વિચારવા લાગી, આ કોણ છે? દેવતા, યક્ષ, નાગ, ગંધર્વ અથવા વિદ્યાધર તો આવ્યા નથી, અથવા કોઈ પુણ્યાત્મા મનુષ્ય છે? આવું વિચારીને તેણે દીર્ઘ શ્વાસ લીધો અને પૃથ્વી પર બેસીને એકદમ મૂર્છિત થઈ ગઈ. રાજકુમારને પણ કામદેવના બાણનો પ્રહાર થયો એવું લાગ્યું. છતાં ધૈર્ય રાખીને તેમણે તરુણીને આશ્વાસન આપ્યું અને કહ્યું, ડરવાની જરૂર નથી. તે સ્ત્રી જેને તેણે પહેલાં મહેલમાં જતી જોઈ હતી તે તાળનો પંખો લઈને હવા નાખવા લાગી. રાજકુમારે આશ્વાસન આપીને જ્યારે તેને મૂર્છાનું કારણ પૂછ્યું ત્યારે તે બાળા થોડી શરમાઈ ગઈ. તેણે પોતાની સખીને બધી વાત કરી દીધી. પછી તે સખીએ તેની મૂર્છાનું બધું કારણ, જે રાજકુમારને જોવાથી જ થઈ હતી, વિસ્તારથી કહ્યું. તે સ્ત્રી બોલી, પ્રભો, દેવલોકમાં વિશ્વાસુ નામના પ્રસિદ્ધ એક ગંધર્વોના રાજા છે. આ સુંદરી તેની કન્યા છે. આનું નામ મદાલસા છે. વ્રજકેતુ દાનવનો એક ભયંકર પુત્ર છે જે શત્રુઓનો નાશ કરનારો છે. તે સંસારમાં પાતાળ કેતુના નામે વિખ્યાત છે. તેનું નિવાસસ્થાન પાતાળમાં જ છે. એક દિવસ આ મદાલસા પોતાના પિતાના ઉદ્યાનમાં ઘૂમી રહી હતી. તે સમયે તે દૃષ્ટાત્મા દાનવે વિકર્મયી માયા ફેલાવીને આ અસહાય બાલિકાને હરી લીધી. તે દિવસે હું તેની સાથે ન હતો. સાંભળ્યું છે આગામી ત્રયોદશીએ અસુર આની સાથે લગ્ન કરશે, પરંતુ જેમ શુદ્ર વેદની સ્તુતિનો અધિકારી નથી, તે જ પ્રમાણે તે દાનવ પણ આ કન્યાને પ્રાપ્ત કરવાને યોગ્ય નથી. હજી ગઈકાલની જ વાત છે, આ બિચારી આત્મહત્યા કરવા તૈયાર થઈ હતી તે સમયે કામધેનુએ આવીને આશ્વાસન આપ્યું, બેટી તે નીચ દાનવ તને પ્રાપ્ત કરી શકશે નહીં. મહાભાગે મૃત્યુલોકમાં ગયા પછી આ દાનવને જે પોતાના બાણથી વિંધી નાખશે તે જ તારો પતિ થશે. બહુ જલ્દી જ આ સુયોગ પ્રાપ્ત થવાનો છે. આમ કહીને સુરભીદેવી અંતર્ધ્યાન થઈ ગયા થઈ ગઈ. મારું નામ કુંડલા છે, હું આ મદાલસાની સખી વિંધ્યવાનની પુત્રી અને વીર પુષ્કર માલીની પત્ની છું. શુભે મારા સ્વામીને મારી નાખ્યા ત્યારથી ઉત્તમ વ્રતનું પાલન કરતી હું દિવ્ય તીર્થોમાં વિચરતી રહું છું. હવે હું પરલોક સુધારવામાં જ લાગી છું. દુષ્ટાત્મા પાતાલ કેતુ આજે વારાહરૂપે મૃત્યુલોકમાં ગયો હતો. સાંભળ્યું છે કે ત્યાં મુનિઓની રક્ષા માટે કોઈએ તેને પોતાના બાણનું નિશાન બનાવ્યું છે. હું વાતની વાસ્તવિકતા જાણવા માટે જ ગઈ હતી. સાચી વાત જાણીને તરત પાછી આવી. ખરેખર તે અધમ દાનવને કોઈએ બાણથી વિંધી નાખ્યો છે. હવે મદાલસાના મૂર્છિત થવાનું કારણ સાંભળો. માનદ, આપને જોતા જ આપના પ્રત્યેને પ્રેમ થઈ ગયો, પરંતુ આ પત્ની થશે કોઈ બીજાની જેણે તે દાનવને પોતાના બાણનું નિશાન બનાવ્યો છે. આ જ કારણ છે જેથી આને મૂર્છા આવી ગઈ. હવે તો જીવનભર આણે દુઃખ જ ભોગવવાનું છે, કેમ કે તેનો પ્રેમ આપમાં છે અને પતિ કોઈ બીજો થવાનો છે. સુરભીની વાત કદી અન્યથા થઈ શકતી નથી. હું તો આના પ્રેમથી દુઃખી થઈને અહીં આવી ગઈ, કેમ કે મારા માટે મારા શરીરમાં અને સખીના શરીરમાં કોઈ અંતર નથી. જો આ પોતાની ઈચ્છા અનુસાર કોઈ વાર પતિને પ્રાપ્ત કરી લે છે તો હું નિશ્ચિંત થઈને તપસ્યામાં સ્થિત થઈ જાત. મહામતે હવે આ પોતાનો પરિચય આપો, આપ કોણ છો અને અહીં કઈ રીતે પધાર્યા? આપ દેવતા દૈત્ય ગંધર્વ નાગ અને કિન્નરોમાંથી તો કોઈ નથી ને, કેમ કે અહીં મનુષ્ય પહોંચી શકતો નથી અને મનુષ્યનું આવું દિવ્ય શરીર પણ હોતું નથી. જેમ મેં બધી વાતો સાચે સાચી બતાવી છે તેમ આપ પણ પોતાનો પરિચય યથાર્થ રીતે કહો. કુલ્યાશ્વએ કહ્યું, ધર્મજ્ઞ તમે જે પૂછ્યું છે કે આપ કોણ છો અને ક્યાંથી આવ્યા છો એનો ઉત્તર સાંભળો. હું આરંભથી જ મારા બધા સમાચાર કહું છું. શુભે હું રાજા શત્રુજીતનો પુત્ર છું અને પિતાની આજ્ઞાથી મુનિઓની રક્ષા માટે મહર્ષિ ગાલવના આશ્રમ પર આવ્યો હતો. ત્યાં હું ધર્મપરાયણ મુનિઓની રક્ષા કરતો હતો, પરંતુ મારા કાર્યમાં વિઘ્ન નાખવા કોઈ દાનવ વારાહના રૂપમાં આવ્યો. મેં તેને અર્ધચંદ્રાકાર બાણથી વિંધી નાખ્યો. મારા બાણના પ્રવાહથી તે બહુ વેગપૂર્વક ભાગ્યો ત્યારે મેં પણ ઘોડા ઉપર સવાર થઈને તેનો પીછો કર્યો. પછી ઓચિંતો તે વારાહ એક ખાડામાં કૂદી પડ્યો. તેની પાછળ મારો ઘોડો પણ તેમાં કૂદી પડ્યો. તે ઘોડા ઉપર બેસીને હું થોડો સમય અંધકારમાં જ વિચરતો રહ્યો. ત્યાર પછી મને પ્રકાશ દેખાયો અને તમારા ઉપર મારી દ્રષ્ટિ પડી. મેં પૂછ્યું પણ તમે ઉત્તર ન આપ્યો. પછી હું તમારી પાછળ પાછળ આ સુંદર મહેલમાં આવી ગયો. આ મેં સાચી વાત કહી છે. હું દેવતા દાનવ નાગ ગંધર્વ અથવા કિન્નર નથી. દેવતા વગેરે તો મારા પૂજનીય છે. કુંડલે મનુષ્ય જ છું, તમે આ વિશે કદી સંદેહ કરશો નહીં. આ સાંભળીને મદાલસાને બહુ પ્રસન્નતા થઈ. તેણે લજ્જિત થઈને પોતાની સખીના સુંદર મુખ તરફ જોયું, પરંતુ કંઈ બોલી ન શકી. તેની સખીએ પછી પ્રસન્ન થઈને કહ્યું, વીર તમારી વાત સત્ય છે, એમાં સંદેહને માટે કોઈ સ્થાન નથી. મારી સખીનું હૃદય અન્ય કોઈને જોઈને આસક્ત થઈ શકતું નથી. અધિક સુંદરતામય પ્રકાશ ચંદ્રમાને જ પ્રાપ્ત થાય છે. પ્રચંડ પ્રભા સૂર્યમાં જ હોય છે. દેવી વિભૂતિ ધન્ય પુરુષને જ પ્રાપ્ત થાય છે. ધૃતિધીરને અને ક્ષમા ઉત્તમ પુરુષને જ મળે છે, એમાં સંદેહ નથી કે આપે જ તે નીચ દાનવનો વધ કર્યો છે. ભલા ગૌમાતા સુરભી મિથ્યા વાત કઈ રીતે કહેશે? મારી આ સખી બહુ ભાગ્યશાળીની છે. આપનો સંબંધ પ્રાપ્ત કરીને તે ધન્ય થઈ ગઈ. વીર જે કાર્યની રચના વિધાતાએ કરી રાખી છે તેને જ પૂરું કરો. કુંડલાની વાત સાંભળીને રાજકુમારે કહ્યું, હું પિતાને આધીન છું, એમની આજ્ઞા વિના આ ગંધર્વ કન્યા સાથે કઈ રીતે લગ્ન કરું? કુંડલા બોલી, ના ના આવું ન કહો, આ દેવકન્યા છે, આપના પિતાજી આ લગ્નથી પ્રસન્ન થશે, તેથી આની સાથે અવશ્ય લગ્ન કરો. રાજકુમારે તથાસ્તુ કહીને તેની વાત માની લીધી ત્યારે કુંડલાએ લગ્નની સામગ્રી એકત્રિત કરીને પોતાના કુલગુરુ તુમરુનું સ્મરણ કર્યું. તેઓ સમિધા અને દર્ભ લઈને તરત આવી પહોંચ્યા. મદાલસાના પ્રેમથી અને કુંડલાનું ગૌરવ રાખવા માટે તેમણે આવવામાં વિલંબ ન કર્યો. તેઓ મંત્રજ્ઞાતા હતા તેથી અગ્નિ પ્રજ્વલિત કરીને તેમણે હવન કર્યો અને મંગલાચરણ પછી કન્યાદાન કરીને લગ્નવિધિ સંપન્ન કરી પછી તેઓ તપસ્યા માટે પોતાના આશ્રમ પર ચાલ્યા ગયા. ત્યાર પછી પોતાની સખીને કહ્યું, સુમુખી, તમારા જેવી સુંદરીને રાજકુમાર ઋતધ્વજ સાથે વિવાહિત જોઈને મારો મનોરથ પૂર્ણ થઈ ગયો. હવે હું નિશ્ચિંત થઈને તપસ્યા કરીશ અને તીર્થોના જળથી પોતાના પાપોનું પ્રક્ષાલન કરીશ જેથી ફરી મારી આવી દશા ન થાય. ત્યાર પછી જવા માટે ઉત્સુક થઈને કુંડલાએ બહુ વિનયપૂર્વક રાજકુમારી સાથે વાતચીત કરી. આ સમયે પોતાની સખી પ્રત્યે સ્નેહની અધિકતાથી તેની વાણી ગદગદ થઈ ગઈ. કુંડલા બોલી, પ્રભો, આપની બુદ્ધિ વિશાળ છે. આપ જેવાને કોઈ પુરુષ પણ ઉપદેશ આપી શકે એમ નથી. પછી મારા જેવી સ્ત્રી તો આપી જ કઈ રીતે શકે. પરંતુ આ મદાલસાના સ્નેહથી મારું ચિત્ત આકૃષ્ટ થઈ ગયું તથા આપે પણ પોતાના પ્રત્યે મારા હૃદયમાં વિશ્વાસ ઉત્પન્ન કરી દીધો તેથી હું આપને માત્ર કર્તવ્યનું સ્મરણ કરાવી રહી છું. પતિ પોતાની પત્નીનું સદા ભરણ પોષણ કરે. જ્યારે પતિ પત્ની પ્રેમવશ એકબીજાના વશીભૂત થાય છે ત્યારે તેમને ધર્મ અર્થ કામ ત્રણેયની પ્રાપ્તિ થાય છે. કેમ કે ત્રિવર્ગની પ્રાપ્તિ પતિ પત્ની બંને પર જ નિર્ભર છે. રાજકુમાર, સ્ત્રીની સહાયતા વિના પુરુષ કોઈ દેવતા પિતર ભૃત્ય અને અતિથિઓનું પૂજન કરી શકતો નથી. મનુષ્ય જ્યારે પતિવ્રતા પત્નીની રક્ષા કરે છે ત્યારે તે પુત્ર ઉત્પાદન દ્વારા પિતરોને, અન્ન વગેરે દ્વારા અતિથિઓને અને પૂજા અર્ચા દ્વારા દેવતાઓને પ્રસન્ન કરે છે. સ્ત્રી પણ પતિ વિના ધર્મ અર્થ કામ અને સંતાન પ્રાપ્ત કરી શકતી નથી. તેથી પતિ પત્ની બંનેના સહયોગથી જ ત્રિવર્ગનું સુખ નિર્ભર કરે છે. આપ બંને નવદંપતિને માટે મેં આ વાતો નિવેદન કરી છે. હવે હું મારી ઈચ્છા પ્રમાણે જઈ રહી છું. આમ કહી કુંડલાએ પોતાની સખીને ગળે લગાડી અને રાજકુમારને નમસ્કાર કરીને તે દિવ્ય ગતિથી પોતાના અભિષ્ટ સ્થાન પર ચાલી ગઈ. ઋતધ્વજે પણ મદાલસાને પોતાના ઘોડા ઉપર બેસાડી અને પાતાળ લોકમાંથી નીકળી જવાની તૈયારી કરી. આ વાતની દાનવોને ખબર પડી ગઈ. તેમણે ધાંધલ મચાવવાનું શરૂ કરી દીધું. પાતાળ કેતુ જે કન્યા રત્નને સ્વર્ગમાંથી હરી લાવ્યો હતો તેને આ રાજકુમાર ચોરી જાય છે. આવા સમાચાર મળતા જ પરિગ, ખડગ, ગદા, શૂલ, બાણ અને ધનુષ્ય વગેરેથી સજ્જ દાનવોની વિશાળ સેના પાતાળ કેતુ સાથે ત્યાં આવી પહોંચી. તે સમયે ઊભો રહે કહીને મોટા મોટા દાનવોએ રાજકુમાર ઋતધ્વજ પર બાણ અને ત્રિશુળોની વર્ષા આરંભ કરી દીધી. રાજકુમાર પણ મહાન પરાક્રમી હતા. તેમણે હસતા હસતા બાણોની જાળ ફેલાવી દીધી અને રમત માત્રમાં જ દાનવોના અસ્ત્રશસ્ત્ર કાપી નાખ્યા. ક્ષણવારમાં જ પાતાળ લોકની ભૂમિ ઋતધ્વજના બાણોથી છિન્ન ભિન્ન થયેલા ખડગ, શક્તિ, રૃષ્ટિ અને સાયકોથી આચ્છાદિત થઈ ગઈ. ત્યાર પછી રાજકુમારે ત્વાષ્ટ્ર નામના અસ્ત્રનું સંધાન કર્યું અને તેને દાનવો પર છોડી દીધું. તેની પ્રચંડ જ્વાળાથી પાતાળ કેતુ સહિત સમસ્ત દાનવ દગ્ધ થઈ ગયા. તેમના હાડકા પણ બળીને રાખ થઈ ગયા. જેમ કપિલ મુનિના ક્રોધાગ્નિમાં સગર પુત્ર ભસ્મ થઈ ગયા હતા તે જ પ્રમાણે ઋતધ્વજના શસ્ત્રાગ્નિમાં સંપૂર્ણ દાનવો બળી મર્યા. મળ્યા. આ પ્રમાણે મોટા મોટા દાનવોનો વધ કરીને રાજકુમાર ફરી પોતાના અશ્વ ઉપર સવાર થયા અને તે સ્ત્રી રત્નની સાથે પોતાના પિતાના નગરમાં આવી ગયા. પિતાના ચરણોમાં પ્રણામ કરીને તેમણે પાતાળમાં જવું, કુંડલાના દર્શન થવા, મદાલસાને પ્રાપ્ત કરવી અને દાનવો સાથે યુદ્ધ કરવા વગેરેના બધા સમાચાર કહી દીધા. આ બધું સાંભળીને પિતાને બહુ પ્રસન્નતા થઈ. તેમણે પુત્રને છાતીએ લગાડીને કહ્યું, બેટા, તમે સુપાત્ર અને મહાત્મા છો. તમે મને તારી દીધો કેમ કે તમારા દ્વારા ઉત્તમ ધર્મનું પાલન કરનારા મુનિઓની ભયથી રક્ષા થઈ છે. મારા પૂર્વજોએ પોતાના યશ માટે કુળને વિખ્યાત કર્યું હતું. મેં યશનો વિસ્તાર કર્યો હતો અને તમે અનુપમ પરાક્રમ કરીને તેને વિશેષ રૂપે વધારી દીધો. પિતાએ જે યશ, ધન અથવા પરાક્રમ પ્રાપ્ત કર્યું હોય તેને જે ઓછું નથી કરતો તે પુત્ર મધ્યમ શ્રેણીનો છે, જે પોતાની શક્તિ વડે પિતાથી પણ અધિક પરાક્રમ દેખાડે તેને વિદ્વાનો શ્રેષ્ઠ પુત્ર કહે છે. પરંતુ જે પિતા દ્વારા ઉપાર્જિત ધન, વીર્ય તથા યશને પોતાના સમયમાં ઓછા કરી નાખે છે તેને અધમ કહે છે. મેં જે રીતે બ્રાહ્મણોની રક્ષા કરી હતી તે પ્રમાણે તમે પણ કર્યું છે, પરંતુ પાતાળ લોકની યાત્રા અને ત્યાં અસુરોનો વિનાશ આ બધા તમારા વિશેષ કાર્ય છે, તેથી તમારી ગણના ઉત્તમ પુરુષોમાં છે. બેટા, તમે ધન્ય છો. તમારા જેવા વિશેષ ગુણવાન પુત્રને પ્રાપ્ત કરીને હું પુણ્યશાળીઓ માટે પણ પ્રશંસાને પાત્ર થઈ રહ્યો છું. જેનો પુત્ર બુદ્ધિ, દાન અને પરાક્રમમાં તેનાથી વિશેષ હોતો નથી, તે મનુષ્ય મારા મત પ્રમાણે પુત્રજન્ય આનંદને પ્રાપ્ત કરી શકતો નથી. તે પુરુષને ધિક્કાર છે જે આ લોકમાં પિતાના નામ પર વિખ્યાત છે. જે પિતા પોતાના પુત્રના કાર્યથી વિખ્યાત થાય છે તેનો જન્મ સફળ છે. જે પોતાના નામથી પ્રસિદ્ધ થાય છે તે સૌથી ઉત્તમ છે. જે પિતા અને પિતામહોના નામ પર વિખ્યાત થાય છે તે મધ્યમ છે, તથા જે માતૃપક્ષ તેમજ માતાના નામથી પ્રસિદ્ધ છે તે અધમ શ્રેણીનો મનુષ્ય છે. આત્મના જ્ઞાયતે ધન્યો મધ્ય પિતૃપિતામહ પિતામહેહી માતૃપક્ષેણ માત્રા ચ ખ્યાતિ મેતિ નરાધમઃ. 21મા અધ્યાયનો 102મો શ્લોક. તેથી હે પુત્ર, તમે ધન, પરાક્રમ અને સુખ સાથે અભ્યુદયશીલ બનો. આ ગંધર્વ કન્યાનો તમારાથી કદી વિયોગ ન થાય. આ પ્રમાણે વારંવાર અનેક પ્રકારના પ્રિય વચનો કહીને પિતાએ ઋતધ્વજને હૃદય લગાડ્યો અને મદાલસાની સાથે તેને રાજમહેલમાં મોકલી દીધો. રાજકુમાર ઋતધ્વજ પોતાની પત્ની સાથે પિતાના નગરમાં તથા ઉદ્યાન, વન તથા પર્વત શિખરો પર આનંદપૂર્વક વિહાર કરતા રહ્યા. કલ્યાણી મદાલસા પ્રતિદિન પ્રાતઃકાળે ઉઠીને સાસુ સસરાના ચરણોમાં પ્રણામ કરતી અને પોતાના પતિ સાથે રહીને આનંદ ભોગવતી હતી. અધ્યાય 12 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.